પોતાનું રહ્યા કરે બરોબર, તો પેલું નિર્જરા બરોબર થયા કરે, એક્ઝેક્ટ નિર્જરા. હવે આમાં ચુકાય એટલું પેલું બધી વખતે કઈ એક્ઝેક્ટ રહેતું ના હોય, ચુકાય એટલું ફરી આવે, જેટલું ગપોડ્યું એટલું ફરી. કેટલું પાંદર ગપોડી જવું છું એ કે નઈ કે ગપોટિયા નું જો ખબર રહેતી હોય ને તો ચૂકે જ નહીં. એ તો પેલું જયારે પેલું આમ પ્રતિક્રમણ જેવું લઈએ ને કે એક કલાકમાં શું શું બન્યું, એમાં ક્યાં ક્યાં ચૂક્યા, પછી એના પછીના કલાકમાં એટલે 8-9 વચ્ચે ક્યાં ચૂક્યા, પછી 7-8 વચ્ચે ક્યાં ચૂક્યા, 6-7 વચ્ચે, એવું જયારે એકદમ એકાગ્રતા પૂર્વક પેલું પાછળ ફરીએ ને ત્યારે ખબર પડે છે કે આટલું બધું ચૂકાઈ ગયું. જાડુ જાડુ દેખાય કે આ ચૂકતા રહીએ છે, ખરેખર ઘણું પેલું પસાર થઈ ગયું હોય. એટલે પેલો અવકાશ મળે છે ને જયારે સરપ્લસ ટાઈમ, એટલે આ ફાઇલ વ્યવહાર પછી અટક્યો અને પછી નવું શરૂ થયું નથી, એ બે વચ્ચેના કાળમાં પાછલું આખું જોવાનું શરૂ થાય ને ત્યારે જડે કે આ કેટલું બધું સ્લીપ થઈ જાય છે, ગપોટ કહે છે ને. સાયણ વાણિયા જ્ઞાન લેવા બે ઓળખાણ વાળા હતા, ઓળખાણ વાળા વાણિયા મને કે છે હા પેટ ને માલ લઉં છું પણ તો કેવા છે વૈષ્ણવ છે ત્યાં જ્ઞાન કહેલું છે જૈન વાણિયા તમારી નાતમાં એનો નંબર પહેલો આપડે પાછું તમારો નંબર પછી અચ્છા હા ભાઈ લહેરી હોય લહેરી જે અવસ્થા ઉભી થાય તેમાં તમને થાય પેલા લહેરી ના હોય ને આગળની અવસ્થા આપણે ખેંચી અને કર્યા કરે એ તો પાછળની અવસ્થા ખેંચે શું કરે ભૂત ને ભવિષ્ય ને ભૂત ને ભવિષ્ય ને ભૂત હા વર્તમાન જ બગાડ્યા કરે હરી વસ્તુ વર્તમાન લહેરી નું કામ થઈ જાય લહેરી તો પછી મારે હો ચોટી પડ્યો ખરેખર મધમાં કિપ્પા ભણ્યા કરતી એવું લાગે ના પછી એનો એનો શરાબ છૂટી ગયો છોટી પછી લલિત શું નામ હતું લલિત અમેરિકામાં પેલો લલિત લલિત છે તે એને જ્ઞાન આપ્યું ને આપ્યું તે જ્ઞાન એને આપ્યું કે દારૂ માંસ બધું બસ પછી મંદિર બાંધવા માટે બધા માગવાની સિસ્ટમ નથી આપડે માગીને દેવાનું નથી જે પ્રાપ્ત થાય તે અને તેના જે પુસ્તકો થતા બીજો દેવાનો ખર્ચ નહી આ સંઘમાં બધા પોતાના ઘરના પૈસાથી કામ કરી રહ્યા અમારે કપડા બપડા ભાડું બધું કરવું એમને બેન ને પોતાનું ને બધું પોતાનો કરશે. ચાર જેટલો ચોખ્ખો રહે ને, આવું દુનિયામાં બધેલું નથી. છતાં આટલો મોટો સમાજ તો બધું કામ થઈ ગયું છે. હે, છતાં આટલું બધું કામ થઈ ગયું છે. છતાં આટલું બધું કામ થઈ રહ્યું છે. બધાનો ખર્ચો પોતપોતાનો, બધાનો ખર્ચો પોતપોતાનો, છતાં આટલું બધું કામ થઈ રહ્યું છે. જયારે કામ કરે તો પોતાના ખર્ચો કરી ખુબ કામ કરે. એક ભક્ત અમેરિકા ગયા હતા, તે એમનું થતું ચાર જણ ભાડું લીધું હતું. એ લોકો બહુ જબરદસ્ત કેવું હતું. એ લોકોએ કહ્યું હતું કે અમારે સત્ય આવો ભાડું બીજા કોઈ અહીં ભાડું નહીં લેવાનું. અહીંથી વળી એ આવી ગયું બધું ભરના પૈસા. કારકુન બારકુન નહીં, જાતે ત્યાં શેઠ જાતે લખે નામો બહુ પોતે લખે. બાર મહિને 50,000 રૂપિયા આપતા બેઠા હતા. તેમાંથી એક જણ બોલ્યો છો કે મારે તો મારે $2,000 આપવા રાખે મંદિરમાં. અમેરિકામાં બીજો કે મારે 2,000 આપવા રાખે. પાંચ કલાકમાં કેટલા થયા? $9,000 થયા કલાક. જેમાં એને એવું 2,000 લખાયેલા. એટલે હું તારી પાસે છે શું ક્યાં લખાવ્યું? લખાવું તો મારી પાસે ભેગા થાય છે, નહીં થાય કે મારો હાથ સૂતો છે કે વપરાઈ જાય છે. લખાવું તો મારી પાસે જગા થાય છે. રોજ નો $50 ખર્ચે ગાડી લઈને આવ્યો તો 500 રોજ ના ખર્ચે ગાડી લઈને મંદિર ભર્યા કરતો હતો. એરપોર્ટ ઉપર મૂકવા આવ્યા કેટલાક માણસ હતા? 60-70 માણસો હતા. શું કરતા હતા? ગરબા ગાતા હતા. ના, ધ્રુસ્ય ને ધ્રુસ્ય કરતા હતા. દાદા ને છોડવા નથી ગમતું. આટલા સારા સારા માણસો બધા વણેલા ગણેલા એન્જિનિયરો ડોક્ટરો. અમે દરેક ગામ ગયા હતા, દરેક જગ્યાએ ગામ માંથી નીકળી હતા. દરેક અમેરિકા નો હોઉં છે દાદા નું જ્ઞાન લીધે. દરેક એક ગામ માં. આપ ઇંગ્લિશ માં બોલો. ફોરિનાઉ ઇંગ્લિશ માં વાર્તાલાપ. એટલે આપ ઇંગ્લિશ માં વાર્તાલાપ કર્યો? ઇંગ્લિશ માં વાર્તાલાપ કરતા હતા એવું પૂછે છે. વાર્તાલાપ સ્પીચ થોડું મને ભૂલ વાર લાગતી બોલવાનું કેવું નહીં. મારા આજકાલ સુશીલ મુનિ ગયા છે ને. સુશીલ મુનિ ગયા છે અમેરિકામાં. સુશીલ આખે જે કહ્યું ને કે ભૂલ વાળું વાક્ય બોલવાની ટેવ જ નથી મને. એ બહુ જબરદસ્ત વાક્ય કહી દીધું. એ બહુ બહુ ઊંચું વાક્ય કીધું. ના પણ મને તમે જ નહીં નહીં બોલતો. મને લાગે કે ભૂલ થાય એવું લાગે છે. પ્રેક્ટિસ ધ બેસ્ટ ટીચર. પ્રેક્ટિસ કરે આપનું એક વાક્ય પેલું ભૂલ વાળું ના હોય કે આટલા વખત ના બધા વાક્યો છે, કોઈ દાડો એક વાક્ય એવું ના હોય કે ભૂલ વાળું છે. એટલે ભાષા વાળું બોલા, પરંતુ ઇંગ્લિશમાં ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ હોય તો એ તો શબ્દ સાંતર થઈ જાય, આપણે બોલે છે ના વાક્ય નીકળી જાય એ જોખમદારી. આ લોકો ફેંકા ફેંકી કરે તો લોકો ફેંકા ફેંકી વાળા થઈ ગયા, લોકો એવા થઈ ગયા. મારે ત્યાં સુશીલ મુન્ના આપડે ચિત્ર નાના છોકરા ધર્મ શીખવાડીએ શું થાય, સમજે પકડી દે સાત મર્મ સમજે નહી ધર્મ કરે. અમેરિકન અમેરિકા ના કરે શું, આ તો બધા લોકો પૈસા પૈસા સુશીલ મુનિ સાથે જે શિષ્ય ગયો હતો ત્યાં રસ થઈ ગયો, અને તે ચાર દાડે પાસે છૂટા કરી દીધી ગયા, છૂટા છેડો થઈ ગયો. એના તો આ નહી વિશેષતા છે બધા, આ બધા મોં જોઈએ તારે થાય છે કે વાહ વાહ પછી પ્રતિક્રમણ કરીને જોઈ નાખવું પડે. રોજ ભાવવા પાસે પ્રતિક્રમણ કરે આ બધા મહાત્મા અઢી મિનિટ થાય, પાંચ મિનિટ માં પતી જાય. ઈચ્છા એવું નહિ બધા કરવું. આ તમારી જોડે આત્માઓ કઈ ભૂલ થઈ હોય તો પ્રતિક્રમણ કરવાના, સાધી નહી થયો હોય એવું થયું પ્રતિક્રમણ નો કઈ સૂત્રપાઠ છે? સૂત્રપાઠ છે પ્રતિક્રમણ ના કઈ સૂત્રપાઠ છે? પ્રતિક્રમણ નો કઈ પાઠ છે? પ્રતિક્રમણ નો કોઈ સૂત્ર પાઠ છે? હા, ક્ષમા માંગી લઈ શું પાઠ થી પ્રતિક્રમણ ના થાય? આખું પદ્ધત તમે આખી જિંદગી બસો નહી કરો, રોજ નો બસો. તમે કેટલા કરો છો? છોકરીઓ બકરી બધી આ પૂરી છે, છોકરા બકરા હાલતના પત્ર આપવાની બધી વિગતવાર લખે. ત્યાર પછી દીક્ષા આપવાની ખુલ્લું કરીને, ભાઈ લાઈટ ખુલ્લું કરીને એવું કહ્યું ને પ્રતિક્રમણ દીક્ષા આપ્યા વર્ણન કોઈ કરે જ નહીં ને. દીક્ષા આપ્યા પછી આ બધું લખાવાનું ભિક્ષા આપ્યા તમે કોઈ પ્રતિક્રમણ કરે જ નહીં, આવું આલોકતા કરે જ નહીં કોઈ. કોણ પોતાની વાત આ બધી સિઝન કહી દે? આ દુનિયામાં એક માણસ ના કે જે મને આ લોકો કહેશે એવું આ દુનિયામાં કોઈ જગ્યાએ બનેલું નહીં. મહાવીર પાસે તસવીર આલોચના આવી નથી કરી કોઈ. દીક્ષા પછી દીક્ષા લેવાના પહેલા પોતે પાસે જ લઈ લેતી ભવાલોચના લેતી. ભવાલોચના જાગૃતિ વધી જાય એટલે ખબર પડે. અને નાનપણમાંથી અત્યારે લખી લાવે બધું ભવની આલોચના. હે, નાનપણથી માણી સમજદારીમાં જેટલું પાપ થયું હોય બધું થયા પ્રાચી લે ગુરુ ગુરુ માણસ પાસે. એટલું ભવાલોચના પછી ચોમાસી આલોચના વર્ષની આલોચના એવું જ લેવાય છે. અને એ લોકો એક એક સામાયિક કરે છે. સામાયિક જગ્યા એમને ના હોય પણ પ્રતિકોણ સામાયિક પ્રતિકોણ કહેવાય છે ને. તે અત્યારથી નાનપણમાંથી જે દોષ થયા હોય તે બધા દેખાય સ્મૃતિમાં જ આપી દો. સ્મૃતિ નહી, યાદી માં નહીં. સ્મૃતિ ના લોકો ને હોય, બુદ્ધિ વાળા સ્મૃતિ હોય. અમને સ્મૃતિ ના થાય, અમને દર્શન માં આવે દેખાય. ભૂતકાળ કેમ દેખાય? આ ઉંદરો જાય છે, જે બને છે એવું સ્કીન હતા આખો દેખાય. શું દેખાય? ઉંદરો દોડતો દેખાય, બિલાડી દોડતી દેખાય, મારી હોય તે શાંતિ તે દેખાય. એટલે ભૂતકાળ નો આખો ભૂતકાળ બધું આ જે આ ફિલ્મ ની પેટ દેખાય. ફિલ્મ ની પેટે જ આવી જાય. હા, એની હોય ઓટોમેટિક આવે. વિજ્ઞાન ની સિદ્ધિઓ કેટલી બધી મોટી છે. આલોચના તો કોઈ કરે જ નહીં. આ સાધુઓ બધા એના સ્ત્રીગુરુ પાસે આલોચના કરવા ઉપર ચોટી ઉપર લખે જોયું ને. ફોરેન માં આલોચના કરવા માટે તો શું કરવું પડશે? રાત્રે અને અંધારું હોય તે વખતે પેલો તો હરી જ બોલે ના ગુરુ પાદરી મહિના સુધી પ્રતિબંધ કર્યા કરતી પાપો ભસ્મીભૂત કરે દયા છે ને આવા હોતા છે. છોકરો આવા હોતા છે. આ છોકરો કઈ આવા સીધા રહે ને? આ છોકરાઓ સીધા ન રે. અને તે આજના છોકરાઓ સીધા ન જ રે. આજના છોકરાઓ તો પેડા મેળા છે. આ છે આ બધા છોકરાઓ છે ખંભાતથી અહીંયા આવે છે. એક દાડે રજા હોય ત્યારે અહીંયા આગળ તો આખી હવા માં નીકળે. શું આગલી રાતે નીકળે? શનિવાર રાતે રવિવાર નો લાભ ઉઠાવી પછી રવિવાર રાત્રે નીકળી જાય. ખૂબ વરસાદ પડી જાય એટલું દર્શન કરવા માટે દરેક રવિવાર સુકેની પાસે પોતાના ખર્ચે હે પોતાના ખર્ચે. આ તો આપણે કુદરત આપ જોડા કેમ કરો છો? કોણ આપ? પછી ઉગાડતો તો ખરું. હા, એમાં શું છે? બધું ગાળો છે. કોના હોય? આધ્યાત્મિક શું લાભ મળ્યો આપે? મારો લાભ દાદો મારે નીકળ્યો, મારો દાદો મારે ખરો, દાદો કારે લક્ષ્ય આપે મારે ખરો, એનો અજ્ઞાન અહંકાર પાપો છૂટી જાય, આવતા આવતા નીકળી જાય. પાલિતાણું ગયા હતા, કોણ કોણ હતું? પૂજા બેઠા ને લોકો જૈનો બધા લાલ લુગડું ઓળી પૂજા બેઠા ને બધા જોઈ ગયા. શું પ્રસાદ હશે કશું દાદા આપે છે તે વહેલા પૂજા કોઈ દાદા મને અને પછી બે ત્રણ છે ત્યાં હું મામાનપોળ નો રહી ગયો કે છે અમારી પોળ નો એટલે એને આપણી સાથે આવેલા એમને આપણી સાથે જુદા જાણતા નતા કે દાદા અહિયાં કેટલા દાદા નો બરોબર માર્ગ અમે મારવા દે છે ને મા બાપ પણ સ્વીકારો ના કરી શકે આ છોકરાઓ બધા રોડ બધા શું જાવ બધા શું જાય છે આજ્ઞા મેળવવાના સાધુઓની પાસે દીક્ષા લેવા વાળા ને છોકરા આવે ને તમારે ભોગ જતો નહી રે, પાણી જાવ ને તારા માના ભેગળ પડી જાય, લોકો છોડીએ ભેગળ પડી જાય. અમારે તો જગત કલ્યાણ કરું તમારી જોડે. શાનું કલ્યાણ કરવાનું છે? જગત નું કલ્યાણ એવું બધા ના ધ્યેય છે ને. હા મહારાજ, આપે આ બોલો, સુરત માં જે આશ્રમ સ્થાપિત કરવાના છો, સુરત માં આશ્રમ બની રહ્યો છે, આશ્રમ બનાવવાનો છે, પછી આ બધા છોકરાઓને કયા રૂપ માં શું કરવાનું છે? સો વિદ્યાર્થીઓ મંદિર ખરું ને, આપતા મંદિર સુરત માં આપતા મંદિર એટલે છે આપતા પુત્ર રહેવાનું. આપતા પુત્ર, હા આપતા પુત્ર કહેવાય. અચ્છા, એમને રહેવાનું મંદિર ખરું ને, આપતા મંદિર. અચ્છા, પછી આમની પાસે કાર્યક્રમ શું લેવાનો છે? આમની પાસે આગળનો પ્રોગ્રામ કેવો છે? આજુબાજુનું કમી ગુપ દે શું કહ્યું? આજુબાજુ વાતાવરણ ક્રમિક ઉપદેશ આપવાનો દરેક. હા, પોતપોતાની ટીમ બાદ હાર વળી લાવે. મારે વળી વાળું, મારે વરવાનું. ક્યાં વરવા જશે? ક્યાં વરવા જશે? કોને ક્યાં જશે? અમને વરાવવા માટે મારી રીતે રાજ હતા ને એમ બધું રાજ અમને બધાને હા અમને માટે પીતાંબરી અમને બધા કપડા હટાવી દેવાના પછી આ બધા કપડા હટાવીને પીતાંબરી પહેરાવાના છે. આખો પીળો અને આપડા આ કુર્તા પાયજામા પાટલું લીધું ખરે કે નહીંશે એવું છોકરાઓ નીકળે ઘરનું થયું નથી એના ઉપાસ થયું નથી અમને એનું પોતાનું કલ્યાણ થયું નથી એના કુટુંબ નું કલ્યાણ. મહારાજ હું કહું છું વિશ્વ ના કલ્યાણ ને માટે મારી યોજના છે મારી પોતાની વિચાર. અરે કશે મહારાજ રાખો ને વિશ્વ નું કલ્યાણ વિશ્વ ના શું થયું છે આપણે આપવું કરો મને એમ જ એમ જ કે છે. પછી હું પૂછું છું તો સર્વ મંગળ માં સર્વ કલ્યાણ કારણ પ્રધાન સર્વ ધર્મ નામ જૈનમ જેથી શાસ્ત્ર આ નો શું બધો બતાવો એમ કઉ છું એટલે એમ જ એટલે કે છે ઉધો થાય એવો થાય એમ જ એમ જ એમાં એમાં એમ જ તોડી નાખે ત્યાંથી તોડી નાખે છે મહાત્માઓ છે આખા આખા ગુજરાત સ્ટેટ દક્ષિણમાં મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ બધી અમારે ત્યાંથી સ્પેશિયલ સ્પેશિયલ જાય કરી છે યાત્રા કરી બે આપડે ત્યાંની યાત્રા ગઈ હતી ગઈ નઈ હતી તમને તમારા શિષ્ય બે છે જાણતા એને પણ વાપરે છે ના શિષ્ય એમ કે આ ધારણ શું વાપરો છો શીખે છે હા શું કરું સરળ નહીં શિષ્ય પણ કરે સમજણ વાળા ખરા પરંતુ હિંમત વાળા નહીં પાછા હિંમત નહીં હિંમત કેથી લાવે હિંમત કેથી લાવે એથી મેં કહ્યું રાતે રાખજો દાદા બાર લોકો બધું બધું સંભાળી ચાલવાનું જોયું હતું નહીં મોટું નથી આવે બાયડી ખુલો તમારે શું ખાવું પેટ તો ખાવાનું મળશે તમારા જ્યાં ચોખ્ખા માટે ખાવાની બોલે ગભરાવશે ગાડી શું જતું રહે બધી આબરું બહુ થતું થોડા માને છે ને મીઠો સ્વભાવ છે લોકોને એમ કાચ લાગે એ થાબર સુગર થાબર સુગર થાબર કરવાનું રહેવાનું મારા માથે સારા આ 20,000 સૈનિકો નું હવે આ બધા લઈ જાઉં છો તો એમનો આખો દિવસ નો કાર્યક્રમ રૂટીન બધું શરૂ નહીં થયું. લો લો બનાવશો, પીળા વસ્ત્ર આપશો, પીળા વસ્ત્ર એટલે દીક્ષા આપવાની એક પ્રકારની, પીળા વસ્ત્રો એટલે એક પ્રકારની દીક્ષા જ આપવાની ને. હા ત્યારે તેરારે ગોઠવણી થશે, તેરારે ગોઠવણી થશે. કારણ કે અમુક એક તો હોવું જોઈએ નિયમ, અમુક નિયમ. પછી નામ શું રાખશો? બધા નામ નામ પરિવર્તન કરવા, નામ બધા પરિવર્તન કરવા કે નહીં? કોનું કે નામ જે છે એ રહેશે? બધું ત્રણ વ્યવસ્થા થશે, એ વિચાર્યું નથી. હતું બધું બધું વિચાર્યું નથી. નામ ચેન્જ અને સાથે સાથે એનું એની આખી સાથે આખી ડિસિપ્લિન પૂર્વક, ડિસિપ્લિન વ્યવસ્થિત વ્યવસ્થિત એક સૈનિક સૈનિક દાવ સૈનિક દાવ ને એ બીજા સાધુ વાળા અમને મળતા શરમ આવશે. અમે ચારિત્ર બન્યું, સાધુ પાછા જતા ચારિત્ર બળ અને સાથે સાથે એનું આખું આખું ફિલ્ડ તૈયાર થઈ ગયું હોય. એક એક સૈનિક જાય, જેમ વીર સૈનિકો આજે મોટું કામ કરી રહ્યા છે. વીર સૈનિકો ચંદ્રશેખરજીને ચંદ્રશેખરજીમાં મળવાનું છું, આપણે ચંદ્રશેખરજી ને મળવાનું થયું. ચંદ્રશેખર મહારાજ ને મળવાનું થયેલું આપને? આ રીતે નથી થયું, ગાડી આપું તને. ના અનુભવાય, કરોડ રૂપિયા છોડીને આવ્યો છે. આપે આપે કીધું, ચંદ્રશેખરજી ને કીધું. પછી આધાર નથી વાત, એ વખતની વાત છે. હા ત્યારે નાનો હતો, ઉંમર બહુ નાનો, બાબા જેવો હતો. અત્યારે મોટો પેલા જ નથી આપું, તમે આપણ કરી દઉં ગાડી બોલો. થોડીક વાર આપ આવી પછી ખરી ગયું. દીક્ષા તો પેલી પેલા જ લઈ જાય. દીક્ષા તો ઘણા વખત દીક્ષા તો એ વખતે દીક્ષા તો છે, દીક્ષાઓ તો હશે જ. એ વખતે એમની દીક્ષા થઈ ગયેલી છે. દીક્ષા ને સાધુ તરીકે ભરતા હતા ને, સાણે સાણી ના ઉપાસ લેતો હતા. અચ્છા, ત્યાં આપણે વડોદરા રોપાશ્રી માં હતા સાણે, અને વડોદરા રોપાશ્રી માં તો એટલે વખતે અમને બૂમ પાડી લોકોએ કે આ ચંદ્રશેખર ને હરણ કરવા આવ્યા હતા બધા દાદા ને બધા હરણ કરવા આવ્યા હતા. એ બૂમ પાડી હતી કોઈ બાપો હરણ બાયડી હતી એટલે હરણ કરી જાય. આપણે મળ્યા હતા ત્યાં મળ્યા હતા કે આપણી પાસે કીધું બધું બહુ વાતો થઈ. અત્યારે પુસ્તક વાંચે આપ તમારી લોકોને ક્યાંય ખાય હું ઓછું છું. પણ બહુ બહુ રૂઢી છું બાર હે તો વિચાર. હા આ સંસારી નહીં, સંસારી બધા સાધુ એને આખું વીર સૈનિક દળ તૈયાર કર્યું છે ને. આખું વીર સૈનિક દળ, વીર સૈનિક દળ, વીર સૈનિક, વીર સૈનિક. ચંદ્રશેખર મહારાજે વીર સૈનિક દળ આખું તૈયાર કર્યું છે. વીર સૈનિક દળ, વીર સૈનિક કરીને એ લોકોના બધા. હા પણ વીર સૈનિક તો આ શું છે? આ તો મારીનો પોતાનો માર્ગ અમારો સૈનિક હતો. વીર સૈનિક અરે અમદાવાદ ઝઘડા કર્યા હતા પેલા એમને કસ્તુર ચેતના મહાપ્રભુ મારા મારે એમ નહીં પડે એવો માણસ છે, ક્ષમતા નથી એમ. એમ તો મોરારજી દેસાઈની સાથે પણ એને જરા થયું હતું. બાકી લખે સૌ એટલે પુસ્તકો લખો કેટલા કેટલા 200 ઉપર પુસ્તકો થઈ એટલે મહેનત બહુ કરે 200 રૂપિયા પુસ્તકો સારા સારા એમાં સબ્જી જેવો શબ્દ ના હોય ને કોઈ એ કોઈ શબ્દ સંકેત નો ના હોય પોતાની રીતે પોતાની રીતે ઘણું કામ કરી જાય પોતાની રીતે ઘણું કામ કરી દીધું પરંતુ ના થાય કાગળ બગાડે છે ના પરંતુ એ રૂઢિ પુસ્તક એ વ્યાપક રૂપમાં માનવ સમાજ જાતિને આવું કામ ધન્ય હોય તો કામ નું કચાઈ ગયા તો કામ કચાઈ ના ગયા કેમ કરવાનું એ કદાચ અમે શુભમાં છીએ એટલે શુભમાં ક્યારે નતા કયા હતા શુભમાં નતા માને મંદિર માર્ગી સંપ્રદાય મંદિર માર્ગી સંપ્રદાય એમની દ્રષ્ટિમાં છે શ્વેતાંબર મંદિર માર્ગી સંપ્રદાય જૈન જૈન વ્યાપકતા પણ જૈન મળે પણ પાછો વાતો કરે નથી ઘણી પરંતુ જૈનની વ્યાપકતા જૈન જેટલી પણ વ્યાપકતા એમની મળે છે પછી તે શ્વેતાંબર મંદિર મંદિર માર્ગી શ્વેતાંબર શ્વેતાંબર દિગમના ઝઘડાભાઈ પડ્યા છે બહુ ખોટું થયું એમની સામે આ એક નવા સેની જશે ને ત્યાં વીર સૈનિક નામ શું રાખશો નામ તો હજી ત્યાં ખેપડામાં જોડાઈ મહારાજ આપની પરીક્ષા સાચી પરીક્ષા છે આપની પરીક્ષામાં પસાર થઈ ગયા તો બધું છે મિનિટે મિનિટ હા અને ઊંઘી ગયા હતા પણ કોણ આખા કરે આ છોકરાઓ આપતી નાની ઉંમરના છોકરાઓ હવે યુવકો યુવકો તો કોઈ ને આ તો વાંદરાની જાત યુવક એટલે વાંદરાની જાત યુવક એટલે વાંદરાની જાત વાંદરાની જાત એમ કે આમ શિર ના બેસી શકે ભગવાન બનાયા છે ને બનાયા છે બનાયા છે ભગવાન એમના હાથ જોડે જોડે છે ભગવાન બનાયા છે મહારાજ આ ડિસિપ્લિન આપણે આ જોઈએ છે ને અહીંયા ચંદ્રશેખરજી મહારાજ ની પાસે પણ જે સૈનિકો છે બધા આવા છે અહીં જે ડિસિપ્લિન જોયું એમણે અને કે ચંદ્રશેખર મુનિ પાસે પણ આવી રીતે ડિસિપ્લિન વાળા બધા સૈનિકો છે વીર સૈનિકો એક અવાજ ઉઠાય બધા પિયા થઈ જાય એ બધા ઝઘડા દ્રષ્ટિ જરાક હમણાં ઝઘડો કરનાર થયો એ ઝઘડો કરતો આ નહીં લાગે આ તો ઝઘડો જ પાછો શાંતિ પરંતુ મહારાજી આમ નથી કરી બીજું હોય એક ભૂતું કામ દેવું જોઈએ હવે આને માટે આખો પ્લાન આપને આપણી બધો હશે આપણું તો આખો પ્લાન બધો તૈયાર થશે બધો આમની પાસેથી મોટું કામ લેવું જોઈએ આપની પાસે તો એનો મોટો પ્લાન હશે તૈયાર થશે આપની પાસે આનો મોટો પ્લાન હશે તૈયાર બહુ મોટો પ્લાન છે એમ બાવાજી દેખાય એમ પરંતુ બધું બધું બધું બધું સોચતા બધું વિચારેલું બધું વિચારેલું હોય બધું વિચારેલું હોય આખો પ્રોગ્રામ ભવિષ્ય પૂરો તો એક તો જૈના સાધુ ના વાત ના થઈ ગયા બધા કેવા જાય કોણ એને સાંભળે આ પાસે એકાદ મુનિ જોઈ જાય કેવો સ્ટ્રોંગ માણસ છે. કેટલી ઉંમર ના છે? કેટલી ઉંમર ના છે? કચ્છમાં તો માણકવિદેવજી મહારાજ અત્યારે બધાને હાજરીમાં શિવ અને વિષ્ણુ ના મંત્ર, વિષ્ણુ અને શિવ ના મંત્ર જે ત્રિમંત્ર છે, ત્રિમંત્ર એનો શું ઉદ્દેશ? ત્રિમંત્ર નો શું ઉદ્દેશ? ત્રણ મંત્રો નો, ત્રણ મંત્રો છે ને, શિવ અને વિષ્ણુ, વિષ્ણુ નો એટલે એનો શું ઉપદેશ છે? ઉદ્દેશ શું છે? કયું છે આ ગૌકાર મંત્ર ને? આચાર્ય બધા સમજતા નથી કે શું છે તે. એ સંન્યસ્ત મંત્ર છે. શું છે? સંન્યસ્ત મંત્ર. સંન્યસ્ત એટલે જે સંન્યાસી થઈ રહ્યા હોય એને જ એકલા ને જ આરા થાય. નૌકાર નો મંત્ર અને બીજા ને નૌકાર મંત્ર એકલો ના આવે. નૌકાર મંત્ર બધા મંત્રો આવે, વેપાર કરતા હોય, સંસારી હોય. નૌકાર નો જે કલ્પ છપાયેલો કલ્પ આવે છે, નૌકાર નો કલ્પ અમો જનતા બધા કલ્પ આવે છે. નૌકાર નો કલ્પ, લઘુત નો કલ્પ, લઘુત નો હવે એની અંદર બધા શું આવે છે? મારણ સુધા આવ્યા છે. મારણ વશીકરણ બધા વશીકરણ મારણ સુધા વશીકરણ મારણ વશીકરણ બધું આવી ગયું છે. મારણ વશીકરણ મારણ એ નવકારણ બધું આવી ગયું. તુષ્ટિ પુષ્ટિ તો શાંતિ તુષ્ટિ પુષ્ટિ તો આવ્યા. શાંતિ તુષ્ટિ પુષ્ટિ વિશેષ કરશે, બાકી આના આપણે પણ થઈ શકે છે. ના પણ એ સંન્યસ્ત મંત્ર છે. મારણ વશીકરણ ના વારણ માટે એનું કેવું છે કે એ પણ થઈ શકે છે. નહીં થઈ શકે એટલે બધા લોકો ઊંધો ધંધો લઈ બેઠા. ના, આ તો આખો કલ્પ આવે છે. કલ્પ આવે છે નવકાર મંત્ર નો જે કલ્પ છે એની અંદર આમ ભૌતિક ઈચ્છા ને માટે આવે છે બધા, એ તો આવે છે. પરંતુ એ લગભગ શાંતિ તુષ્ટિ પુષ્ટિ લગભગ આવે છે. પરંતુ કોઈ કેવો એવું પણ વિષય આવી જાય છે એટલે કે લગભગ 60-65 મંત્રો બતાવ્યા છે. સંન્યાસી માટે છે. સંન્યાસી એકલા નથી. એકલો સંન્યાસી એકલા બોલી બધા મંત્રો બોલો. ભગવાન ભગવાને ઢેરો વચ્ચી રહ્યા હતા. મંત્ર ભેગા બોલવા રખાયા હતા. દેવો દૈન દૈન ન વેલે વચ્ચે લઈ લે, ચીન ચીન રહી લે. પણ મંત્ર ભેગા બોલજે નહીં તો શાંતિ નહીં રહે ઘણી વાર. અને આ નૌકા મંત્ર સાઈન મંત્ર બોલે ને એ બધા જૈનો બોલવાના, બધા વૈષ્ણવો બોલવાના. ધર્મ ને સંભાવ ને સદભાવ ને માટે સારી વાત છે. ધર્મો ના અલગ અલગ સંપ્રદાયો એમાં દવા મૂકી દે છે. એમાં દવા કામ કરે એવી આજ સુધી પરંપરામાં આ એક નવી વસ્તુ છે. આગળની પરંપરામાં આ એક નવી વસ્તુ છે. બધી વિજ્ઞાન છે એમાં શું નહીં કરવા મારું કશું ચીજ બહાર હતી અમે શું કહીએ બધું બીડી પીતો હોય તો છોડવાની જરૂર નથી ના પીતો ગાલી જઈએ શું કહ્યું તો આ છોકરાઓમાંથી કોઈ એ તો નહીં પીતા તો બીજા લોકોને તમારા તો ઝઘડા કરે કમી બીડી છોડી દે તે બીજી છોડી દે તું તારી ફેકણી છોડી દે અમારે પિતાજી મારા છે અમારા પિતાજી મહારાજ છે